શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 54મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે વર્ણિન, હવે બ્રહ્મચારીના અનહિત વિધિનું અનુક્રમથી સંક્ષેપમાં વર્ણન કરીએ છીએ. તે કર્મ બ્રહ્મચારીઓએ અવશ્ય કરવું. બ્રહ્મ મુહૂર્તમાં જાગ્રત થઈ હૃદયમાં ભગવાન શ્રી નારાયણનું ધ્યાન કરી તેમનું અને તેમના ભક્તોના નામોનું ઉચ્ચારણ કરતા તેઓને નમસ્કાર કરવા, પછી જળ ભરેલું પાત્ર લઈ શૌચવિધિ કરવા ગામથી બહાર એકલા નૈઋત્ય અથવા દક્ષિણ દિશામાં જવું, ભૂમિને તૃણથી આચ્છાદિત કરી વસ્ત્રથી મસ્તક ઢાંકી ચોખ્ખા અને નિર્જન પ્રદેશમાં મળમૂત્રનો ત્યાગ કરવો, યજ્ઞોપવિતને જમણા કાન ઉપર રાખવી, દિવસે અને સંધ્યા સમયે ઉત્તર સન્મુખ મુખ રાખીને અને રાત્રિએ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરવો. આ નિયમ જ્યારે પ્રાણ વિપત્તિ આદિકનો ભય ન હોય ત્યારે જાણવો, પરંતુ આપતકાળમાં રાત્રિ કે દિવસે પોતાને અનુકૂળ મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરવો, તેમજ પોતાને અનુકૂળ થાય તે રીતે છાયામાં કે અંધારામાં પણ મળમૂત્રનો ત્યાગ કરવા બેસવો. બ્રહ્મચારીએ રાત્રિમાં અને રોગાદિક આપતકાળમાં પણ મળમૂત્રનો ત્યાગ કરવા ગામથી બહાર ન જવો, પરંતુ મઠની સમીપમાં મળમૂત્રનો ત્યાગ કરવો. ઊભા ઊભા જળમાં વિપ્ર, ગાય, અગ્નિ, સૂર્ય અને ચંદ્રની સન્મુખ બેસીને હળથી ખેડેલી જમીનમાં, માર્ગમાં, નદીને કિનારે, ગાયોની મધ્યે, ધાન્યની મધ્યે, જીર્ણ દેવાલયમાં અને સ્ત્રીની સન્મુખ, આટલી જગ્યાએ ક્યારેય પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો અને થૂંકવો પણ નહીં. જળાશયથી 100 હાથ જેટલા દૂરના પ્રદેશમાં કે તેનાથી પણ દૂરના પ્રદેશમાં જઈને મૂત્રનો ત્યાગ કરવો, અને મળનો ત્યાગ તો 200 હાથ જેટલા દૂર પ્રદેશમાં જઈને કરવો, તેમજ તીર્થમાં તો તેનાથી 4 ગણા દૂર પ્રદેશમાં જઈને મળનો ત્યાગ કરવો. પછી દેહની શુદ્ધિને માટે માટી અને જળથી ગુદાની શુદ્ધિ કરી શુદ્ધ જળાશયની સમીપે જવું, ત્યાંથી પાણી લઈ માટીની સાથે હાથ પગનું પ્રક્ષાલન કરવું, તેમજ કીડી આદિક જંતુઓવાળી માટી, અપવિત્ર સ્થાનની, રાફડાની, બીજાએ હાથ પગ ધોતા વધેલી માટીને શૌચવિધિમાં ગ્રહણ કરવી નહીં. હવે શૌચ માટે માટી લેવાની સંખ્યા કહીએ છીએ. લિંગ ધોવા જળ સાથે 1 વાર માટી લેવી, ગુદા ધોવા 3 વાર, ડાબો હાથ ધોવા માટે 10 વાર અને બંને હાથ ભેળા કરીને 7 વાર માટી લેવી, પછી બંને પગને માટીથી 3 વાર ધોવા. મૂત્ર ત્યાગ કર્યા પછી લિંગને માટી અને જળ વડે 1 વાર ધોવે. ડાબા હાથને 3 વાર અને બંને હાથને ભેળા કરીને 2 વાર માટી અને જળ વડે ધોવા. આ મળમૂત્રના શૌચનો વિધિ કહ્યો. ધર્મના જ્ઞાતા ચતુર દ્વિજાતિ પુરુષે મળ વિસર્જનની શુદ્ધિ કર્યા પછી 12 કોગળા કરવા અને મૂત્ર કર્યા પછી 6 કોગળા કરવા. પીતા બાકી રહેલા કે શૌચવિધિ કરતા બાકી રહેલા જળથી આચમન ન કરવું. જો બીજા પાત્રનો અભાવ હોય તો શુદ્ધ ભૂમિ ઉપર કંઈક જળ ઢોળીને થોડા આગળ વહી જતા તે જળને લઈ આચમન કરવું. આ જે શૌચવિધિ કહ્યો તે ગૃહસ્થ એવા દ્વિજાતિ પુરુષો માટે કહ્યો છે. બ્રહ્મચારીએ ઉપરોક્ત કરતા બમણો શૌચવિધિ કરવો. રાત્રિએ તથા માર્ગમાં ચાલતી વખતે આનાથી અર્ધું કરવું. રોગી હોય તેમણે પોતાની શક્તિ પ્રમાણે કરવું. આ રીતે દેશકાળને અનુસારે પ્રયત્નપૂર્વક આ શૌચવિધિ કરવો, પરંતુ આળસ કે પ્રમાદથી ત્યાગ ન કરવો. જો પાણી ન હોય ને ન રોકી શકવાથી મળમૂત્રનો ત્યાગ કર્યો હોય તો જ્યારે જળ પ્રાપ્ત થાય ત્યારે સર્વે શૌચવિધિ કરી વસ્ત્રે સહિત સ્નાન કરવું. નિર્જળ વનમાં કે રાત્રિએ તેમજ ચોર, વાઘ આદિકથી વ્યાકુળ માર્ગમાં મળમૂત્રનો ત્યાગ કરે છતાં હાથમાં રહેલું દ્રવ્ય પદાર્થ દૂષિત થતું નથી. શૌચવિધિમાં ઉપયોગ કરેલ પાત્રને બહાર અંદર માંજીને શુદ્ધ કરવું, તેમાં તુંબડાનું પાત્ર કેવળ જળથી 3 વખત ધોઈ નાખવાથી શુદ્ધ થાય છે. ધાતુપાત્ર જળ માટીથી જ શુદ્ધ થાય છે. આ પ્રમાણે શૌચવિધિ કરીને મુખ પ્રક્ષાલન કરવું. દાંતણથી દાંતને બ્રહ્મચારીએ અતિ ઘસવા નહીં. દાંતણ માટે લીલા વૃક્ષની નાની શાખાનો પણ ઉચ્છેદ ન કરવો. તેથી જે કાંઈ પણ કાષ્ઠ મળે તેનાથી જીભ શુદ્ધિ કરવી. બ્રહ્મચારીએ ઊભા રહીને, ચાલતા ચાલતા, પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને કે બીજા સાથે વાતો કરતા કરતા દાંતણ કરવું નહીં. વ્રત ઉપવાસને દિવસે, શ્રાદ્ધને દિવસે, સૂર્યની સંક્રાંતિને દિવસે અને અમાવાસ્યાદિ પર્વણીને દિવસે કાષ્ઠથી દાંતણ કરવું નહીં, પરંતુ જળના 12 કોગળા વડે મુખની શુદ્ધિ કરવી. પછી નદી, તળાવ કે કુવે સ્નાન કરવું. આપતકાળમાં ગરમ જળથી અથવા માનસ સ્નાન કરવું. મનમાં ભગવાનનું ધ્યાન કરી તેના નામ મંત્રોનું ઉચ્ચારણ કરતા મનથી કલ્પેલા જળથી જે સ્નાન કરવું તેને માનસ સ્નાન કહેલું છે. સ્નાનને સમયે ભગવાનના ચરણકમળમાંથી પ્રગટેલી અને ભગીરથ રાજાના તપના ફળરૂપે રહેલી તેમજ મહાપાપને બાળી નાખનારી એવી પવિત્ર ગંગા નદીનું સ્મરણ કરવું અને ઉત્તરમુખે અથવા પૂર્વમુખે બેસીને સ્નાન કરવું. તેના અંગભૂત તર્પણ કરી જળ ભરેલા પાત્રને સાથે લઈ ભીના વસ્ત્રે પોતાના આશ્રમમાં આવવું. જો તે નદી આદિક જળાશયમાં જ અનુકૂળતા હોય તો ભીના વસ્ત્રમાં જ જળથી તિલક કરી બ્રહ્મચારીએ પ્રાતઃ સંધ્યા અને તર્પણાદિ કર્મ કરી લેવો અને અગ્નિમુખ ગાયત્રીનો જપ તો જળથી બહાર કરવો. બ્રહ્મચારીએ સ્નાન કરતા વસ્ત્રથી કે હાથથી શરીરનું માર્જન કરવું નહીં. મસ્તક પરના કેશને ખંખેરવા નહીં. પહેરેલા વસ્ત્રને પણ કંપાવવું નહીં. બ્રહ્મચારીએ શરીર માર્જન ન કરવાનો હેતુ એ છે કે બ્રહ્મચારીના શરીરમાં 3.5 કરોડ રોમ રહેલા છે. તેટલા જ તીર્થો તેના શરીરમાં રહેલા છે. તેથી શરીરનું પરિમાર્જન કરવું નહીં. મસ્તક સંબંધી તીર્થોમાંથી દેવતાઓ જળપાન કરે છે. મુખના રોમ સંબંધી તીર્થોમાંથી પિતૃવો, વક્ષસ્થળના તીર્થોમાંથી ગાંધર્વો અને કેડથી નીચેના સમગ્ર શરીરમાં રહેલા રોમ તીર્થોમાંથી સર્વે જંતુઓ જળનું પાન કરે છે. તેથી શરીરનું પરિમાર્જન કરવું નહીં. પછી પોતાના આશ્રમમાં આવી હાથ પગને ધોઈ સ્પર્શ કરવાથી દૂષિત ન થયેલા ધોયેલા વસ્ત્રો પરિધાન કરવા. એકવાર ધોયેલું, સ્ત્રીએ કે શુદ્રે ધોયેલું વસ્ત્ર ધોયા વિનાનું જાણવું. તેમજ દક્ષિણ દિશા તરફ પાલવ રહે તેમ સુકાવેલું વસ્ત્ર ધોયા વિનાનું જાણવું. ધોયેલું રેશમી વસ્ત્ર, શણનું વસ્ત્ર, ઘેટાના ઊનનું વસ્ત્ર, તૃણના તંતુમાંથી બનાવેલું તથા ભોજપત્ર કે કેળાના પત્રમાંથી તૈયાર કરેલા વસ્ત્રના સ્પર્શમાં દોષ નથી. બ્રાહ્મણ બ્રહ્મચારીએ સંધ્યા, હોમ, જપ આદિક ક્રિયામાં તથા પિતૃ સંબંધી ક્રિયામાં પણ એક વસ્ત્ર પહેરીને પ્રવૃત્ત ન થવું. જો ઉત્તરીય વસ્ત્ર ન હોય તો પહેરેલા ધોતિયાના અર્ધા ભાગને ઉત્તરીય વસ્ત્ર તરીકે ઉપર ઓઢવું અથવા વસ્ત્રનો પટકો ખભે રાખવો અથવા તે નિમિત્તે બીજી યજ્ઞોપવિત ધારણ કરવી. મેલું વસ્ત્ર, કેવળ કૌપીન, કચ્છમુક્ત ધોતી આદિ વસ્ત્રો ધારણ કરવા છતાં નગ્ન કહેવાય છે. તેમજ ઉત્તરીય વસ્ત્ર ધારણ નહીં કરનાર નગ્ન કહેવાય છે. ઘરમાં ભીનું વસ્ત્ર પહેરી રાખે તેને તથા આગળ પાછળ પાટલી ન વાળે અથવા એક બાજુ વાળે, કેડમાં ખુશી રાખે, બંને છેડા પાછળ ખોંસે તેને પણ નગ્ન કહેવાય છે. પહેરવાના વસ્ત્રથી બહાર કછોટાને બાંધે તેને આસુરી માનેલો છે. વિદ્વાનોએ તેનો ધર્મ કર્મમાં ત્યાગ રાખવો. બ્રાહ્મણો દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મ તથા સંધ્યાની ઉપાસના આદિક આહ્નિક નિત્યવિધિ શુદ્રે લાવેલા જળથી ન કરે, વળી સમીધ, પુષ્પો, દર્ભ વગેરે પોતાને જાતે લાવવું, પરંતુ શુદ્રે લાવેલા કે પૈસા આપી ખરીદેલા દ્રવ્યોથી બ્રાહ્મણ બ્રહ્મચારીએ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા ન કરવી. બ્રહ્મચારીએ જે કાંઈ પૂજાદ્રવ્યો પ્રાપ્ત થાય તેને તત્કાળ ભેળા કરી માટી અને છાણથી પવિત્ર કરેલી ભૂમિ ઉપર શુદ્ધ કંબલના બિછાવેલા આસન ઉપર બેસવું. સ્વસ્તિક આસને ઉત્તરમુખે અથવા પૂર્વમુખે બેસી 3 વખત આચમન કરવું, પ્રાણાયામ કરવા અને ઉર્ધપુંડ્ર તિલક કરવો, હંમેશા સ્નાન કર્યા પછી માટીથી, અગ્નિમાં હોમ કર્યા પછી ભસ્મથી, દેવપૂજા કર્યા પછી સુગંધિમાન ચંદનથી, જળ મધ્યે ઊભા રહીને જળથી ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવો. બ્રહ્મચારીએ વૈષ્ણવી ગાયત્રીનો પાઠ કરતા કરતા ગોપીચંદનથી 5 ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવા, તે લલાટ, કંઠ, હૃદય અને 2 બાહુમાં આ રીતે તર્જની આંગળીથી કરવા. જો ગોપીચંદનની માટી ન મળે તો અગ્નિહોત્રના ભસ્મથી કરવા. પ્રાતઃકાળની સંધ્યા ઉપાસના કરી શક્તિ પ્રમાણે 1008 કે 108 ગાયત્રી મંત્રના જપ કરવા. આપતકાળમાં 10 સંખ્યાથી પણ જપ કરવા. ત્યાર પછી નિત્ય હોમ અને ભૂત શુદ્ધિ કરી માતૃકા ન્યાસ કરવા પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવી. પોતાના આત્માની અક્ષર બ્રહ્મની સાથે એકતા કરી બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ શ્રી વિષ્ણુનું હૃદય કમળમાં ધ્યાન કરી પ્રથમ માનસિક ઉપચારોથી પૂજા કરવી અને ત્યાર પછી બાહ્ય પૂજા કરવી. તેમાં શાલિગ્રામની શિલામાં કે ભગવાનની અચળ પ્રતિમામાં આવાહન કે વિસર્જન ન કરવું. પરંતુ જો પ્રતિમા ચળ હોય તો આવાહન અને વિસર્જન કરવું. જે કાંઈ પૂજાના ઉપચારો પ્રાપ્ત થયા હોય તેનાથી પુરુષ સૂક્તના મૂળ મંત્રોનું ઉચ્ચારણ કરતા પૂજન કરવું. અહીં ભગવાનની પૂજામાં પુરુષ સૂક્તની 5 આવૃત્તિ રહેલી છે. તે દેહન્યાસ, દેવન્યાસ, ઉપચારો અર્પણ કરતી વખતે, અભિષેક અને સ્તુતિ કરતી વખતે, એમ 5 આવૃત્તિ સદગુરુ થકી જાણી બ્રહ્મચારીએ તે પ્રમાણે પૂજા વિધિ કરવો. જો પુષ્પ, ધૂપ આદિક ઉપચારો પ્રાપ્ત થયા ન હોય તો તેના મંત્રોનું ઉચ્ચારણ કરી માનસ પુષ્પાદિક અર્પણ કરવા. હંમેશા પ્રેમથી પૂજાની મૂર્તિમાં એકાગ્ર ચિત્ત કરી નિયમમાં તત્પર થઈ પૂજા કરવી. પ્રથમ જમણા હાથમાં જળ લઈ દેશકાળાદિકનું ઉચ્ચારણ કરવા પૂર્વક સંકલ્પ કરીને દેહમાં અને દેવમાં ન્યાસવિધિ કરવો. ત્યાર પછી તે વરુણાદિકના મંત્રોનું ઉચ્ચારણ કરવા પૂર્વક કળશ, શંખ અને ઘંટાનું પૂજન કરવું. પુષ્પાદિક પૂજાદ્રવ્યોનું પ્રોક્ષણ કરી ધ્યાન, આવાહન અને આસન અર્પણ કરવું. શાલગ્રામની પૂજામાં આવાહન મંત્રથી જ ધ્યાન કરવાનું જાણવું. જ્યારે ચિત્ર પ્રતિમા આદિક ચળમૂર્તિઓમાં તો ધ્યાન મંત્ર અલગથી બોલવાનો જાણવો. પછી પાદ્ય, અર્ઘ્ય, આચમન, પંચામૃતથી સ્નાન, લઘુ પૂજા અને અભિષેક કરી વસ્ત્ર, ઉપવીત, ચંદન અને વિવિધ પુષ્પો અર્પણ કરવા. ત્યાર પછી તુલસીપત્ર, અબીલ, ગુલાલ આદિ સૌભાગ્ય દ્રવ્યો, ધૂપ, દીપ, ફળ આદિ નૈવેદ્ય અર્પણ કરી અંતે જળપાન અને હસ્ત તથા મુખ પ્રક્ષાલન કરાવવું. પછી ઠાકોરજીને પાનબીડું, નાળિયેરનું ફળ અને દક્ષિણા અર્પણ કરવી ને ભગવાનની આરતી કરી પુષ્પાંજલિ અર્પણ કરવી. પ્રદક્ષિણા અને સ્તુતિ કરી દંડવત પ્રણામ કરી ક્ષમા માગવી. પછી પોતાના આચાર્ય થકી પ્રાપ્ત થયેલા અષ્ટાક્ષર મંત્રનો જપ તથા શક્તિ પ્રમાણે વૈષ્ણવી ગાયત્રીનો જપ કરવો. જપ કરવામાં તુલસીની માળા શ્રેષ્ઠ કહેલી છે, તેમજ કમળના બીજની અને ધાત્રીના કાષ્ઠની માળા શુભ મનાયેલી છે. દ્રષ્ટિને એકાગ્ર કરી સરળપણે સ્વસ્તિક આસને બેસી મૌન થવું ને સ્થિર રહીને ગૌમુખી આદિક વસ્ત્રથી માળાને ઢાંકીને જપ કરવો. પછી વેદ, પુરાણ, મહાભારત આદિ ધર્મશાસ્ત્રો અથવા ભગવાનના સંબંધવાળા સ્તોત્રોનો શક્તિ પ્રમાણે પાઠ કરવો, પછી શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ગુરુનું અભિવંદન કરવું, પછી શુદ્ધ દ્વિજાતિના ઘેરથી ભિક્ષામાં કાચું અન્ન માગી આશ્રમમાં આવી સ્નાન કરી રસોઈ કરવી, પછી મધ્યાહ્ન સંધ્યા અને પિતૃતર્પણ કરી ભગવાનને આદરપૂર્વક નૈવેદ્ય અર્પણ કરવું, આવાહન કરાયેલી ભગવાનની મૂર્તિને પોતાના હૃદયમાં ફરી ધારણ કરવી, ગાળ્યા વિનાનું ઘી, દૂધ અને જળ ભગવાનને અર્પણ ન કરવું, તેમજ કેશ પડવાથી દૂષિત થયેલું, બળેલું, દુર્ગંધ મારતું તથા બિલાડી આદિકના સ્પર્શથી અપવિત્ર થયેલું અન્ન પણ ભગવાનને અર્પણ ન કરવું, નૈવેદ્ય ધર્યા પછી વૈશ્વદેવ કર્મ કરવું, તે સમયે કોઈ યાચક પોતા પાસે અન્નની યાચના કરે તો બ્રહ્મચારીએ અતિહર્ષથી વિભાગ કરીને તે યાચકને અન્ન આપવું, બ્રહ્મચારીએ હોમ કરતા અને અતિથિને આપ્યા પછી બચેલું અન્ન પોતાના પાત્રમાં લઈ પૃથ્વી પર કરવામાં આવેલા ચોકા ઉપર પાત્ર મૂકી પ્રોક્ષણ કરવું, પછી અપોષણ વિધિ કરીને બ્રહ્મચારીએ પ્રાણની આહુતિ આપી પૂર્વાભિમુખે મૌન બેસીને શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદીનું અન્ન જમવું, અને જો કોઈ પવિત્ર બ્રાહ્મણ ભોજન માટે પોતાને નિમંત્રણ આપે તો તે દિવસે ભિક્ષા કરવા ન જવું, પરંતુ તે બ્રાહ્મણને ઘેર ભોજન કરવા જવું, ત્યાં પોતાની પૂજાની પ્રતિમાને નૈવેદ્ય ધરી પૂર્વવત નિયમપૂર્વક ભોજન કરવું, જો પોતાનું વ્રત ભંગ ન થાય તો શ્રાદ્ધમાં જમવું, પછી અમૃતાપિધાનનું આચમનરૂપ જળપાન કરી ચડું કરવું, ભોજન પાત્રની શુદ્ધિ કરી ભોજન સ્થળે ચોકો કરવો, પછીનો સમય વેદાદિ શતશાસ્ત્રોનો પાઠ કરીને પસાર કરવો, સાયંકાળે સ્નાન કરી સંધ્યા ઉપાસના કરીને હોમ કરવો, પછી યથાશક્તિ શ્રીકૃષ્ણ મંત્રનો જપ કરવો અને હરિકથા કરવી, રાત્રિનો પહેલો યામ પૂર્ણ થાય ત્યારે હૃદયમાં શ્રીહરિનું ધ્યાન કરી બ્રહ્મચારીઓના મંડળની મધ્યે પૃથ્વી પર શયન કરવું. આ પ્રમાણે બ્રહ્મચારીઓનો નિત્યવિધિ સંક્ષેપથી કહ્યો, વિશેષ વિસ્તાર સર્વે ધર્મશાસ્ત્ર થકી જાણી લેવો, તેમજ સંધ્યા, પૂજા, વૈશ્વદેવ અને હોમાદિકનો વિધિ પણ બ્રહ્મચારીએ તેની પદ્ધતિથી જાણી રાખવો. નૈષ્ઠિક બ્રહ્મચારી આ લોકમાં અમે કહેલા ધર્મોનું સેવન કરશે તે પોતે ઈચ્છેલી એકાંતિકી મુક્તિને પામશે, અને જે પુરુષ આ સર્વે ધર્મોને પ્રેમથી સાંભળશે અથવા કહેશે તે પણ સમગ્ર પાપના સમૂહોથી મુકાઈ દેવલોકને પામશે. હે વર્ણિરાજ મુકુંદ બ્રહ્મચારી, આ પૃથ્વી પર પોતાનું હિત સાધવામાં તત્પર ને તીવ્ર વૈરાગ્યને પામેલા, તેથી જ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી તીવ્ર તપશ્ચર્યા દ્વારા ભગવાન શ્રીહરિની આરાધના કરવામાં ઉત્સુક મનવાળા થયેલા નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ ઉદ્ધવ સંપ્રદાયમાં રહી પોતાના કલ્યાણ માટે આ અમે કહેલા ધર્મોનું હંમેશા પાલન કરવું, તેનાથી પ્રસન્ન થયેલા ભગવાન સમગ્ર મનોવાંછિત પદાર્થો તેઓને અર્પણ કરશે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિત બ્રહ્મચારીઓનું હિત કરવા માટે કહેલા ધર્મને સાંભળીને મુકુંદાનંદ બ્રહ્મચારી અતિશય હર્ષ પામી શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. હે કલ્યાણના હેતુભૂત ગુણોરૂપી રત્નોથી વિભૂષિત ચરણકમળવાળા, હે કરુણાથી ભરપૂર નેત્રકમળવાળા, હે દીનબંધુ, હે અનેકવિધ પાપોના સમૂહને ક્ષમાવનારા સ્વામિનારાયણાદિ નામોને ધારણ કરી રહેલા હે ગુરુરાજ શ્રીહરિ, તમોને મારા નિરંતર નમસ્કાર છે. હે શ્રીહરિ, તમે જીવોના અનાદિના અજ્ઞાનરૂપ ગાઢ અંધકારને નાશ કરવામાં સૂર્ય સ્વરૂપ છો. પોતાના ચરણકમળનો આશ્રય કરનારા સમગ્ર ભક્તજનોના ઈચ્છિત મનોરથને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન છો, સદ્ધર્મના માર્ગનું પાલન કરવાના સહજ સ્વભાવથી શોભી રહેલા એવા હે ગુરુરાજ શ્રીહરિ, તમોને મારા નિરંતર નમસ્કાર છે. હે શ્રીહરિ, આ લોકમાં અષ્ટાંગ યોગની કળામાં પ્રવીણ એવા યોગીઓ, બ્રહ્મરંધ્રના સહસ્ત્રદળ કમળમાં વિરાજમાન પરમેશ્વર એવા તમારું સદાય ધ્યાન કરે છે, અને એક તમે જ વેદરૂપી કલ્પતરુની ઉત્પત્તિના કારણભૂત છો એવા હે ગુરુરાજ શ્રીહરિ, તમોને મારા નિરંતર નમસ્કાર છે. હે પરમેશ્વર, સુરા, માંસ અને મૈથુનમાં આસક્ત પુરુષોના હિતને માટે તમે જ એક દંડધાર શિક્ષક છો. સનાતન ધર્મ અને અહિંસામય યજ્ઞોનું તમે જ રક્ષણ કરો છો એવા હે ગુરુરાજ શ્રીહરિ, તમોને મારા નિરંતર નમસ્કાર છે. હે ઈશ, તમે આ સકલ બ્રહ્માંડમાં ઘર કરીને રહેલા તેમજ બ્રહ્માથી કીટ પર્યંત સમસ્ત જીવ પ્રાણી માત્રને પરાભવ પમાડવાથી ગર્વિષ્ઠ થયેલા એવા કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ અને માન આદિક દૈત્યોનો આલોકમાં પરાભવ કરી સર્વોત્તમ પ્રગટ પ્રતાપને ધારણ કર્યો છે એવા હે ગુરુરાજ શ્રીહરિ, તમોને મારા નિરંતર નમસ્કાર છે. હે શ્રીહરિ, આ લોકમાં સદગુરુની પદવી એક તમારે વિશે જ સાર્થક વર્તે છે, કારણ કે તમે પોતે ધર્મમાં દ્રઢપણે વર્તો છો એવા હે ગુરુરાજ શ્રીહરિ, તમોને મારા નિરંતર નમસ્કાર છે. આ પૃથ્વી પર ગુરુ નામથી પ્રસિદ્ધ છતાં પણ નારી સંભોગ, રસાસ્વાદ અને ધનલોલુપતા આદિકને નહીં છોડનારા એવા મંદબુદ્ધિવાળા ધૂર્ત પુરુષોને તમારી કીર્તિ જ પ્રતિદિન સાંકળા કરે છે એવા હે ગુરુરાજ શ્રીહરિ, તમોને મારા નિરંતર નમસ્કાર છે. હે શ્રીહરિ, આ પૃથ્વી પર મુક્તિના માર્ગરૂપ કમળનો વિકાસ કરવામાં સૂર્યરૂપ એક તમે જ છો, અને તેથી જ અનંત મુમુક્ષુઓ તથા મુનિઓએ તમારા શ્રીચરણોનો આશ્રય કર્યો છે. આવા મહામહિમાવાન તમારા ચરણકમળમાં મારી ભક્તિ કોઈ પણ વિઘ્નોથી પરાભવ ન પામો એવા હે ગુરુરાજ શ્રીહરિ, તમોને મારા નિરંતર નમસ્કાર છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે સ્તુતિ કરી મહાન ઉદાર બુદ્ધિવાળા વર્ણિરાજ મુકુંદાનંદ બ્રહ્મચારીએ ભગવાન શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, ને શ્રીહરિએ કહેલા નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મમાં સ્થિર રહી પરમ ભક્તિથી પ્રતિદિન શ્રીહરિની સેવા કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ બ્રહ્મચારીઓને નિત્ય કરવાના અન્હિક વિધિનું નિરૂપણ કર્યું. એ નામે 54મો અધ્યાય પૂર્ણ થયો.